શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય પાંચમો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, આ પ્રમાણે ત્રણે કાળમાં સંધ્યાની ઉપાસના કરતા દ્વિજાતિ પુરુષે પ્રણવ અર્થાત ઓંકારના ઉચ્ચારે સહિત ગાયત્રી મંત્રનો ભક્તિભાવપૂર્વક જપ કરવો. ગાયત્રી મંત્ર વેદનું બીજ મનાયેલો છે, તે બીજ ઓંકાર મનાયેલ છે, તે ઓંકારથી ઉત્તમ કાંઈ પણ છે નહીં. તે એકાક્ષરી પ્રણવ સ્વયં બ્રહ્મનું જ સ્વરૂપ છે. અકાર ઉકાર અને મકાર આ ત્રણ અક્ષરોથી ઓંકાર ત્રણ લોક, ત્રણ ગુણ, ત્રણ કાળ, ત્રણ અગ્નિ અને ત્રણે વેદમાં વ્યાપીને રહેલો છે, તેથી તે કહેલા ત્રિકનો અધિપતિ છે. ત્રણે વેદો ઓંકાર થકી જ અભિવ્યક્તિને પામ્યા છે અને પોતાના મૂળ બીજ સ્વરૂપે ઓંકારમાં જ પર્યવસાન પામ્યા છે. સર્વે વાંગ્મય શબ્દો પ્રણવમાં જ રહેલા છે, તેથી ગાયત્રી મંત્ર અને બીજા મંત્ર માત્રની આગળ ઓંકારનો જપ થાય છે. હે વિપ્ર, મંત્ર કરતા ઋષિ, મંત્રનો ગાયત્રી છંદ, મંત્રના ઉપાસ્ય દેવતા, મંત્રનો પોતે ઇચ્છેલા ફળમાં વિનિયોગ અને નૈઋક્તાદિ બ્રાહ્મણ, આ પાંચ ગાયત્રી મંત્રના અંગો સર્વે શાસ્ત્ર થકી જાણવા જરૂરી છે. ગાયત્રી સર્વ મંત્રોના સાર રૂપા છે, સર્વ વેદ સ્વરૂપા છે, બ્રાહ્મણોક્ત પદત્રયયુક્ત ત્રિપદા છે અને ઉપાસના કરનારાઓને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારી કહેલી છે. ગાયત્રીને પ્રકૃતિ જાણવી તથા પ્રણવને પુરુષ જાણવો બંનેનો સંબંધ હોય ત્યારે જ જપ કરનારા દ્વિજાતિજનોને ઇચ્છિત ફળની સિદ્ધિ થાય છે. દર્ભના આસન ઉપર બેસી હસ્તમાં દર્ભ ધારણ કરી જીતેન્દ્રિય અને નિયમમાં તત્પર વર્તતા દ્વિજાતિ પુરુષે સૂર્યના બિંબમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી ગાયત્રી મંત્રનો જપ કરવો. હે વિપ્ર, ગાયત્રી મંત્રના જપમાં પ્રથમ ઓંકારનું ઉચ્ચારણ કરવા પૂર્વક ભૂર્ભુવઃ સ્વઃ આ વ્યાહરતીનું ઉચ્ચારણ કરવું, પછી ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી મંત્રના અવસાનમાં પણ ઓંકારનો ઉચ્ચાર કરવો. આ પ્રમાણે ગાયત્રી મંત્રના જપનો વિધિ જાણવો. વાચિક, ઉપાંશુ અને માનસ આ પ્રમાણે ત્રણ પ્રકારનો જપ કહેલો છે, તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે. સ્પષ્ટપદ અને અક્ષરોના વિભાગથી તેમજ ઉદાત અનુદાત ને સ્વરિતયુક્ત સ્વરોના ઉચ્ચારણપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરવો તે વાચિક જપ કહેલો છે. જે મંત્રનું ધીરે ધીરે ઉચ્ચારણ કરવા પૂર્વક થોડા થોડા ઓષ્ઠનું ચલન થાય ને લેશ માત્ર જ સ્વયં જપ કરનારને શબ્દનું શ્રવણ થાય તેવા જપને ઉપાંશુ જપ કહેલો છે. અને જે જપ જિહ્વા તથા દાંતના આવરણરૂપે રહેલા બંને ઓષ્ઠને ચલાવ્યા વિના માત્ર મનમાં કરવામાં આવે તે માનસ જપ કહેલો છે. જપ કરનાર પુરુષે મનથી મંત્રનું ધ્યાન કરવું, હોઠ ચલાવવા નહીં, ડોક ધૂણાવવી નહીં, દાંત દેખાડવા નહીં, કારણ કે યક્ષો રાક્ષસો ભૂતો સિદ્ધો વિદ્યાધરો અને પ્રથમાદિગણો મોટેથી કરવામાં આવતા મંત્ર જપને હઠપૂર્વક આકર્ષી જાય છે, તેથી મંત્ર જપ હંમેશા ગુપ્ત કરવો અને ઉતાવળ પણ ન કરવી. જપની વેરી નિદ્રા ઉપર વિજય મેળવીને ધીરેથી ધીરજ રાખી ગાયત્રી મંત્રનો જપ કરવો. મંત્રના અર્થનો વિચાર કર્યા સિવાય બીજે ક્યાંય મનને નહીં જવા દઈ જપ કરવો. આમ તેમ જોતા જોતા પણ જપ ન કરવો. દોડતા દોડતા કે પોતાની ચારે બાજુ નજર ફેરવતા પણ જપ ન કરવો. ઉઘાડા મસ્તકે કોઈની સાથે વાત કરતા માથે પાગ બાંધી રાખીને પગ ઉપર પગ ચડાવીને હાથને ધૂણાવતા અને ચંચળ ચિત્તે પણ ગાયત્રી મંત્રનો જપ ન કરવો, પરંતુ એકાગ્ર ચિત્તે જપ કરવો અને પોતે ઉચ્ચારેલો ગાયત્રી મંત્ર બીજા સાંભળે તેમ જપ ન કરવો. પ્રાતઃકાળે સૂર્યોદય પર્યંત પૂર્વમુખે ઊભા રહીને ગાયત્રી મંત્રનો જપ કરવો, સાયંકાળે તારા ઉદય પામે ત્યાં સુધી પશ્ચિમાભિમુખે બેસીને જપ કરવો અને મધ્યાહ્ને ઊભા રહીને કે બેસીને જપ કરવો. તેમાં ઊભા રહીને જપ કરે તો સૂર્ય સન્મુખ ઊભા રહેવું અને બેસીને કરે તો પૂર્વાભિમુખે બેસવું. પ્રાતઃકાળે હાથ નાભિ પાસે રાખીને જપ કરવો, મધ્યાહ્ને હૃદય પાસે અને સાયંકાળે હાથ નાસિકા પાસે રાખી જપ કરવો. આમ ત્રણ પ્રકારનો જપનો વિધિ જાણવો. મહાપાતકનો નાશ કરનાર ગાયત્રીનો 1000ની સંખ્યામાં કરેલો જપ ઉત્તમ કહેલો છે, 100ની સંખ્યામાં કરેલો મધ્યમ કહેલો છે, 10ની સંખ્યામાં કરેલો જપ કનિષ્ઠ કહેલો છે. આ ત્રણેયમાંથી કોઈ પણ એક પક્ષનો આશ્રય કરી દ્વિજાતિ પુરુષોએ અવશ્ય ગાયત્રી મંત્રનો નિત્ય જપ કરવો. 10ની સંખ્યામાં કરેલો ગાયત્રી મંત્રનો જપ આ જન્મમાં કરેલા સર્વે પાપનો નાશ કરે છે. 100ની સંખ્યામાં કરેલો જપ આ જન્મના પાપની સાથે પૂર્વના એક જન્મના પાપનો નાશ કરે છે અને 1000ની સંખ્યામાં કરેલો જપ 3 જન્મના પાપનો નાશ કરે છે. જો ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કરવું હોય તો 24,00,000ની સંખ્યામાં જપવામાં આવે તો પૂર્ણ થાય છે અને આ ગાયત્રી મંત્રનું જે પુરુષ પુરસ્ચરણ કરે છે તેના સર્વ પ્રકારના મનોરથો પૂર્ણ થાય છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમને ગાયત્રી મંત્રના જપનો વિધિ કહ્યો. 10મો સંસ્કાર એવા ઉપનયનને પ્રાપ્ત કરનારા દ્વિજાતી પુરુષો પોતાના પુણ્યનો વિનાશ કરનારી આળસનો તત્કાળ ત્યાગ કરી વિધિ પ્રમાણે પોતાની શક્તિ અનુસાર પ્રતિદિન ગાયત્રી મંત્રનો જપ કરે. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા શ્રીહરિએ ગાયત્રી મંત્રના જપવિધિનું નિરૂપણ કર્યું. એ નામે 5મો અધ્યાય પૂર્ણ થયો.